ભગવાન મળે તો એવા ભેટવા કઈ છોડવા નહીં પછી. આપડા ઇન્ડિયનો નો સ્વભાવ કેવો છે એ ઉતાવળ કરવો એવું હતા. અમીને બોલ્યું કે દત્ત વધારે ભયા શું કરું થાય ના થાય થઈ ગયા રઘવાયેલા થયેલા જોયેલા તમે ઉતાર કરવાનું કેતો કોઈ એટલે શું ઉતાર છે થાય છે હવે એ ગાળું સ્થિતિ ના પહોંચે. એટલે અમે શું કહીએ કે ભાઈ ઉતાર કરો ધીમે રહીને શું કહ્યું તમે શું કહીએ ધીમે ઉતાવળ ધીમે રહીને ઉતાવળ કરો ઉતાર કરે કહીએ પણ ધીમે રહે એટલે રઘવાયો ના થાય ને ઉતાર ચાલે શું કહ્યું એટલે વધગાળો નો માર્ગ કહીએ શું ખોટું છે. આજે વડોદરા થી આવતા પ્રદીપ ગાડી ચલાવતો હતો ને ત્યારે તમે એને પહેલું બેસ્તાન સાથે જ પહેલું કહ્યું કે ધીમે રહીને સ્પીડ માં લેજે તે બહુ પદ્ધતસર નહીં તો કે છે રસ્તા અડધે રસ્તે જ કહ્યું એને અત્યારે આપડે જે દાદા ભગવાન અસીમ જે કારો કરતા હોય ડાકોર માં 100 ની ઉપર સ્પીડ લેનારો પણ આટલું કહ્યું કે બહુ પદ્ધતસર આવ્યો ઉતાર કરો બોલ્યો પેલું કી રીતે હમણાં ઇલેક્ટ્રિસિટી દામાં જાય છે બધું રંગવાયા થઈ જાય છે. અરે હવામાં સુઈ ગયું હોય ને અને એકદમ ભૂવા પડે ને રસ્તા સુધી સુઈ રહ્યા છો ચા પાણી આવે ને ફળ આવે એ બધું આમ ફળાફટ એકદમ ઓછું આખું પછી રગવા થઈ જાય શું થઈ જાય રગવા થઈ જાય એવું ના હોવું શું કહું કઈ સ્થિરતા હોય છે જો સ્થિર કરે તો અડધા કલાક સુધી પાણી કર્યા કરે. હા શું કરવું મમ્મી પાસે એવું તમને નહીં લાગતું ખરું કારણ કે આપડે ઋષિ મુનિયા ના પુત્ર છીએ અમે કોણ પૂછનાર દુનિયા બધી દાપણ વાળી આપણું સાધું ક્યાં દુઃખ નથી પણ એમ કઈ સ્તુતિ તો કરવી પડે ને પૂજા કરવી પડે પૂજા પાઠ ઘેર બેસી સંસારમાં રહી એવું થાય હજાર લખો આજે એનો કાગળ કાલે બીજા નો દુઃખ નથી એવું કઈ રીતે તમે જાણ્યું અમને કોઈ જાત ની તૃષ્ણા ના રહી અને ભગવાને જે જોયું તું આગળ કરી દીધું હવે કોઈ જાતની તૃષ્ણા ના રહી કોઈ જાતની હવે તૃષ્ણા ના રહી અને જે જોયું તો ભગવાન આપી દીધું તૃષ્ણા રહી નથી શી જાણે તમે હવે કોઈ જાત આપણે લોભ વૃત્તિ ના રહી છે કોઈ જાતની લોભ વૃત્તિ ના રહી લોભ વૃત્તિ ના રહી એ શી તમે જાણે તો આપણને જે મળ્યો એમાં સંતોષ માન્યો જે મળ્યો એમાં સંતોષ માન્યો એટલે શું નામ આપનું માનમ રમણલાલ રમણલાલ તમારા હગા વાળા બધા બેઠા હોય ત્યાં આગળ કોઈ આવીને કે રમણલાલ મુખ છે ને કલગના છે અમને મારું બધું બધું બગાડ્યું તો કયા કરે આપડે ખંખેરી ઉભા થયું એ તો બધા કયા કરે આપડે ખંખેરી ઉભા થઈ જવું ખંખેરી ઉભા થઈ કયા કરે એટલે ગુનો કોનો આમાં બોલનાર નો બોલનાર નો જે વાતો કરે તેનો માટે તમે ગુનેગાર છો બોલનાર ને ગુનેગાર તમે કહો છો માટે તમે ગુનેગાર છો તમને હજુ દુઃખ ગયું નથી થોડું ઘણું રહ્યું છે થોડું ઘણું રહ્યું છે તમારી સાથે આવા જવા થોડું આવા એ થોડું ઘણું દુઃખે જતું રહે છે. હું મારી સમજણ મુજબ તમારી જોડે મેં વાત કરી એટલે એમની સમજણ મુજબ મારી સમજણ મુજબ વાત કરી એનો તાત્કાલિક મેં તમને જવાબ આપ્યો જેમ જેમ પરિચય બીજી કામનાઓ છૂટી ગઈ બધી તો પણ નબળી ગઈ નથી જે મનુષ્યપણા ને જે નબળી છે, ક્રોધ માન માં આવેલું, એ હજુ ગયું નથી ને. અને ખોટું ખોટું બોલનારો માણસ તમે શું કહો છો એ બોલે, આપડે શું ધરાવીએ તો સંખ્યા નાખે લુડું. તમે એમ કહ્યું કે મારી ભૂલ ને લઈને જે બોલે છે એવું, તો તમે છૂટા હતા. દુનિયા એ તમને સમજ માં આવ્યું? આ દાદા કઈ રીતે સમજી ભાઈ? ના ના ભાઈ, તમે એમ કે મારી ભૂલ છે એટલે મારી ભૂલ છે બરાબર છે એમ કે. હવે આ બધી નબળી જાય તો કામ આપણું થાય, નબળી જાય તો નબળી તો કાઢવી જ પડશે, ખવડી જ પડે. આ નટર ભાઈ છે, જતા હોય મંદિર આગળ, મંદિર આગળ ગગામ 2000 કપાઈ ગયા, એટલે નટવરભાઈ ને તીકડે આનંદ થતો હશે. તમે નટવરભાઈ તમે જે થાય કહો, આનંદ થાય તીકડે? આમ ક્યાંથી થાય? દુઃખ જ થાય ને, દુઃખ થાય આમ ક્યાંથી થાય? દુઃખ થવાથી પાછા આવે ના આવે? તો એક તો કોટ 2000 ગયા ને પછી ઉપરથી બે બીજું દુઃખ, બે ફોટો ખાવ છો? હા એવું જ થાય કે બે ફોટો ખાય, એવું જ થાય કે બે ફોટો થાય ને. લમણે લખેલું દુઃખ કેટલું થાય તેનો વાત નથી, આ તો બે લમણે લખેલું એક ને પછી બીજું ફૂફ કરેલું એ દુઃખ. વાત સાચી છે, સાયન્ટિફિક વર્ષ નહીં. કેવું નામ? પોતાની જાતને રમણલાલ માનીએ છીએ. શું માનો તમે? તમે કહો છો એમ બરાબર, રમણલાલ જ છો ને તાર, એ બીજું કઈ છો? રમણલાલ, રમણલાલ જ. રમણલાલ તમે નામ પાડેલું? મેં શું પાડે? લોકો કે છે, લોકો કહે છે, લોકો કે છે. વાત સાચી છે, તમારું નામ રમણલાલ છે. માય નટરભાઈ એ કહે છે હું રમણલાલ છું, તો રમણલાલ ખરેખર રમણલાલ છે? એ તો બધું બોલે માય નેમ ઇઝ રમણલાલ. તો તમે ને રમણલાલ જુદા છો, નામના માલિક છો તમે, તો તમે ખરેખર કોણ છો? પરમાત્મા નો અંશ. નટરભાઈ એવું કહ્યું, પછી એમને કહ્યું પરમાત્મા નો અંશ એટલે આવડું મોટું કોરું હોય તેના અંશ કેટલા થાય, અને તમારી કેટલા બધા અંશ થાય? ઘણા થાય. ભગવાન એ નામ નું એક કોરું ટુકડા કર્યા તે લેરી ગયું. ભગવાન અંશ રૂપે નથી, સર્વાંશ રૂપે છો. શું છો? સર્વાંશ રૂપે. સમજ પડે? હા તો સમજ પડશે. ખોટું સર ખોટા ના પૈસા ભલે બજારમાં લઈ જઈએ, ગોલ્ડ ગોલ્ડ બજારમાં લઈ જઈએ તો ના મળે. આપણે સંતોષ રાખીએ કે મારું ગોલ્ડ બહુ સરસ છે, સરસ, પણ તો બજારમાં લઈ જઈએ ના મળે. એ રીતે હા, શું આપણે કહ્યું તું? પરમાત્માના અંશ, પરમાત્માના એવું છે ને, આપણે અંશ નથી, સર્વાંશ છો તમે. શું છો? કારણ કે ભગવાન ના ટુકડા થઈ શકે જ નહીં, પુરાણા થાય, બધી રૂપી વસ્તુ ના ટુકડા થાય, પણ અરૂપી નો ટુકડો ના થાય. અરૂપી નો ટુકડો ના થાય. હવે અંશ શું છે? આ તો ગેરસમજ થયેલી છે, એને ફરી સુધારી દે ને. આપડે ગેરસમજ થઈ રહ્યા છે ત્યાં કે અંશ શું છે. લોકો અંશ બફાઈ કેમ કરીને કહ્યું? ત્યાં કે છે પરમાત્મા જે ભગવાન છે ને ભાઈ સર્વાંશ એની પર આવરણ છે. શું છે આવરણ? પ્રકૃતિ નું કેવું છે? કર્મો નું આવરણ છે. એ આવરણ માંથી એક અજવાળું અંદર હોય અને આવરણ રૂપે એક વાતણ હોય, એ આવરણ માં એક પોણું પાડીએ તો શું થાય? પ્રકાશ આવે, બહાર પ્રકાશ આવે. નઈ બહાર પ્રકાશ આવે એને આપણે અંશ કહીએ. શું કહ્યું? એક અંશ અજવાળું છે કે બે ઇન્દ્રિયજી હોય ત્યારે બે કોણ હોય? ત્રણ ઇન્દ્રિય ત્રણ, ચાર પાંચ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય પાંચ કોણ થાય. તારે પ્રકાશમાં એને એમ દેખાય કે આ કઈક જૂની છે. શું તારે ભાન થાય મનુષ્યમાં આવે તો? બાકી મનુષ્ય પાંચ ઇન્દ્રિય જીવો બધા જ ધરતરમાં છે ને, એ બધા જ પાંચ ઇન્દ્રિયો. શું કહ્યું? ઘણા ખરા ખેતરમાં એમાં બે ઇન્દ્રિયો ત્રણ ઇન્દ્રિયો ઓછા હોય છે, એક ઇન્દ્રિયો ઝાડવા બાળવા બધા એક બધા જુદા હોય છે. હવે એ જો પ્રકાશ એ જ આવરણ તૂટતું તૂટતું થાય, જયારે નિરાવરણ થાય ત્યારે પરમાત્મા થાય. શું કહ્યું? બાકી એ તો પૂરા રૂપે છે, સંપૂર્ણ રૂપે સર્વાંશ રૂપે છે. શું? એટલે આ ગેરસમજ ફેલેલી છે, એને દૂર કરવી પડશે ને. ગેરસમજ ગેરસમજ એટલે લૌકિક જ્ઞાન, અને સાચી સમજ એટલે અલૌકિક જ્ઞાન, વાસ્તવિક. તે વાસ્તવિકતામાં આ છે, તમે સર્વાંશ છો. શું છો? શું કહ્યું ને? કે ભગવાન એક છે કે અનેક છે? તમને શું લાગે છે કે જો એક હોય તો આગળ ઋષભદેવજી રામચંદ્રજી બધા મોક્ષે ગયા, કે મોક્ષમાં સુખ ભોગવી રહ્યા છે અને આ લોકો દુઃખ ભોગવી નહીં રહ્યા? દુઃખ ભોગવી રહ્યા. એક હોય તો બધા સુખ હશે. એ સાચી વાત છે કે ફેક છે? કેમ? એ પૌરાણિક વાત છે રામચંદ્રજી હતા એ, અને એ ફેક છે એમ? કરેક્ટ વાત, એક વાત બોલે ભેદ નહીં. ઐતિહાસિક વાત છે, 14,000 વર્ષ જેનું આવી જતું. તો કહે છે લંકા ક્યાં ગઈ એમ? તો પ્રશ્ન એવો થાય તો પછી પ્રશ્ન થશે લંકા ક્યાં ગઈ? લંકા લંકા એ લંકા ક્યાં ગઈ એમ? લંકા નો તો આ સમુદ્ર નો ગુણ છે, કેટલા બે દબાઈ જાય છે, કેટલા ઉભા થાય છે. અરે વર્મા થયા કેટલો જાણો તમે? રામચંદ્ર તમે કૃષ્ણ ભગવાન ને એકાવન છે, ગણતરી બંધ એકાવન છે ઐતિહાસિક રીતે. રામચંદ્ર એમને ત્યારે 14,000 વર્ષ નું આયુષ હશે, તો એ આયુષ પૂરું કરી ધર્મ એના ધર્મ પહેલા કેટલા વર્ષ થયા કેવાય? લગભગ લાખેક વર્ષ થઈ ગયો છે રામચંદ્ર, લાખ વર્ષ થઈ ગયા. એમાં શું શું છે વાત? રામચંદ્રજી ને 14,000 વર્ષ નો, લક્ષ્મણજી ને 15,000 વર્ષ નું આવી ગયું, રામચંદ્રજી 14,000 વર્ષ નું આવી ગયું. સીધા બધા 12, 13, 14, 15 હોય એમાં આવી ગયા. તો કૃષ્ણ ભગવાન નું 1,000 વર્ષ નું આયુષ કેટલું? આજથી 5,000 વર્ષ ઉપર મનુષ્ય નો આયુષ કેટલા હતા? કોઈ 1,100, 1,900, 1,000 કે બધા લીધી. કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ ઉપર, અને અત્યારે 70 વર્ષ નું. પછી કોઈ વધારે ઠંડી હવામાં જન્મેલો હોય ને એવી કઈ અનુકૂળ જગ્યા મળે હોય તો 150 વર્ષે હવા હોય રે કાઢી નાખે, પણ એ તો અપવાદ હોય. શું કેમ વિચારવું પડે તમે કહો? હું એ વિચાર કરું છું કે રામ અંદર છે કે બહાર? જો જન્મ્યા હોય કે બહાર રહ્યા તો અંદર ના રામ શું કે આ રામ? એ વિચાર એવો કરે છે કે રામ અંદર છે કે બહાર છે? એ અંદર બહાર વાત ના કરો. જન્મ્યા હોય તો બહાર, રામ જન્મ્યા હોય તો બહાર હોય એમ. જન્મ્યા હોય રામ, જન્મ્યા હોય તો બહાર હોય. જન્મ્યા છે ને હકીકત સ્વરૂપ છે. શું છે હકીકત સ્વરૂપ છે? કૃષ્ણ એ જન્મ્યા છે અને હકીકત સ્વરૂપ છે. શું છે હકીકત? આ ગપુ નથી. ઋષભદેવજી જન્મ્યા હતા, હકીકત સ્વરૂપ છે. શું છે હકીકત છે? આજે નટુભાઈ નટુભાઈ, આજે શાસ્ત્ર પાછલા પુરાણો ને પાછળના જે બધા હોય છે ઉપનિષદો ને બધા, એ આજના મનુષ્ય કરતા વધુ બુદ્ધિશાળી રખેલું લાગે છે? 100%. તો એ કેવા હશે? ઘણા બુદ્ધિશાળી હશે. ઘણા બુદ્ધિશાળી. અને પાતાંગલી ને એ બધા કેવા કેવા? અને મનુ ભગવાન ને ઘણા બુદ્ધિશાળી હશે બધા. ઘણા બુદ્ધિશાળી. રામાયણ જે લખ્યું એમને તુલસીદાસ અથવા વાલ્મીકી એમ, કેમ કે બધાને એમ કે સમાજ સમાજને કેવી રીતે ફાયદો થાય તે માટે આ લખાયેલું લખ્યું એમને. સમાજને સુધારવા માટે, સુધારવા માટે, સમાજને સુધારવા માટે આ લખાયેલું એમ. આજે રામાયણ જે લખાયેલું એ સમાજ ને સુધારવા માટે લખાયેલું. હા, સમાજ ના અંગે આગળ શું મૂક્યા? સમાજ ને સુધારવા માટે રામાયણ થયું. રામ હતા તો રામાયણ થયેલું છે. શું કહ્યું? રામ નહોતા તેથી નહીં થયું છે, રામ હતા તેથી રામાયણ થયું છે. રામ હતા એટલે રામાયણ. અરે લખ્યું છે એ સમાજ સુધારવા માટે લખેલું છે. શું લખેલું છે? લખ્યું છે સમાજ સુધારવા માટે લખ્યું છે. સીતા જોડે મેં વ્યવહાર કર્યો, રાવણ જોડે શું કર્યું. હવે સીતા, સીતા હકીકત હશે કે નહીં હોય? દામોદર. હે દામોદર, દામોદર તેના ફાધર. હું શું નામ હતું? આશારામ. આશારામ, આશારામ. આશારામ ના ફાધર નામ જાણો? નાના જોશી. નાના જોશી. તમને એની ખાતરી ખરી? ક્યાં હશે એવું? ખાતરી ખરી? જોયું નથી છતાં. હું છું એટલે ખાતરી છે. હું છું એટલે ખાતરી છે, પણ એમ જોયું નથી છતાં ખાતરી બે. ખાતરી બેસી. એટલે આ લોકો થી આપડે ઘણા લોકો કેટલું કે છે કૌરવ અને પાંડવ, એ તો બધું મહી છે ને, મહી કૃષ્ણ છે. અરે પણ તે હકીકત તારે લેવી તો લે, એના પર તારે દાખલો લેવો તો લે, પણ હકીકત બની નથી એવું નથી. એક્ઝેક્ટ બનેલી છે. શું છે? એક્ઝેક્ટ બનેલી છે. એક્ઝેક્ટ. અને હજુ પણ કૃષ્ણ છે. શું છે? હજુ પણ કૃષ્ણ છે. દેવકીજી પણ છે. દેવકીજી પણ છે. હજુ નથી એવું નથી. અરે રામચંદ્રજી નથી. શું કહ્યું? રામચંદ્રજી નથી. અને કૃષ્ણ ભગવાન થોડા વખત પછી નથી રહેવાના. દેવકી નથી રહેવાના, મોક્ષ જતા રહેવાના. સંપૂર્ણ ભગવાન, આખા બ્રહ્માંડ ના ભગવાન થઈને. શું કહ્યું? આખા બ્રહ્માંડ ના ભગવાન થઈને જવાના. દેવકી હોવું. અરે એમનો બળદેવ, એનો એનો બ્રધર ભાઈ હોવું, ત્રણેય જણ. અરે રાવણ હોવું ભગવાન થઈને જવાનું. રાવણ પણ ભગવાન છે, અને આપડા લોકો તો રાવણ ને પોતાના બસ આ માન્યામાં આવે છે. એ રાવણ ના જે પૂતળા પાડે છે ને, એ પ્રતિક છે કે જે દુષ્કર્મ છે એનો નાશ. એટલે આધ્યાત્મિક રામાયણ છે ને, આધ્યાત્મિક રામાયણ એમાં જે બધું કહ્યું છે કે આ જે રામ રામ છે તો એક આદર્શ પતિ પુત્ર બ્રધર એ તરીકે આદર્શ મૂકેલું છે, પણ એને એ બધું રૂપકમાં મૂકી છે. એની પાછળ જે આધ્યાત્મિક આશય છે એ જુદી રીતે સમજાવે છે. રાવણ ને છે તો દુષ્કૃત્યોનો પ્રતિક રૂપે મૂક્યો છે, એટલે રામ રાવણ કશું હતું નહીં, પણ આ સજ્જન અને દુર્જન નો પ્રતિક બધા મૂક્યા છે એવી રીતે એમની કલ્પના છે. આપડા શાસ્ત્રો કોઈ લખનારા કોઈ હશે ખરે ને? પેલા કોને લખ્યા? ઋષિ મુનિઓ ના યોગ યોગ વશિષ્ઠ જે કે છે તે વશિષ્ઠ ખોટા, રામે ખોટા દેવ વશિષ્ઠ ખરા. આજે જે કવિઓ કલ્પના કરીને જે લખે છે એ કવિઓ ખરા, આજે જે કવિઓ લખે છે કલ્પના કરીને તે કવિઓ ખરા, પણ એ તો પેલું લખેલું કલ્પના થી લખે છે. એવું છે ને, રામ મોક્ષે ગયા પણ લક્ષ્મણજી છે, પુરાવો તો છે ને, લક્ષ્મણજી છે, હજુ દશરથ છે, બધા છે. શું ખાતરી એની? શું ખાતરી? ખાતરી કરીને એવું છે ને, તમે ખાતરી અહીં બેઠા બેઠા તો મુંબઈ ની જોઈ શકતા નથી. અગર તારે ઘરનું જોઈ શકતા નથી, તમે કહો મારે ઘર છે એની ખાતરી શું કે છે? હું ખાતરી આપું તો તમે શું દેખાશો? એટલે બુદ્ધિ થી જેટલું સમજાય એટલું સમજો, ના સમજાય તો બાજુ મૂકી દેવાનું. ખબર છે ને, તમારા આત્મા કબૂલ કરે. જુઓ, હા સીતા છે ને, રાવણ ની પુત્રી હતી કોઈ માને ખરું? 100% ગેરંટી આપું છું. રાવણ ની છોકરી મંદોદરી ને પેટે જ જોવા ગેરંટી આપે. પુરવાર કોર્ટ માં દાવો મળે તો ત્યારે પુરવાર થશે સાસુ ના તરફ. હકીકત નથી, હકીકત નથી, હકીકત છે એ તમને કહું. રૂપક બ્રહ્મા વિષ્ણુ માં એ રૂપક છે. શું છે? બ્રહ્મા વિષ્ણુ છે. પછી આ જબરા, તમે વાત સાંભળેલી જબરા કે શું વેપાર એમનો બિઝનેસ છો? મૃત્યુ ના દેવ છે, લોકો ના મૃત્યુ આવે છે. યમ જગત ને કંટ્રોલ કરે છે, એ યમરાજ જગત ને કંટ્રોલ કરે છે. મૃત્યુ ના દેવ છે એમ કહી દો. મૃત્યુ ના દેવ છે એમ કે છે. પગાર કોણ આપે એમને? હેડ ઓફિસ ક્યાં આગળ? એમની હેડ ઓફિસ ક્યાં આવે? અને નટર ભી તમે જાણતા હતા પેલા નોના હતા સર? કોઈ કઈ જમરા આવે છે ભાઈ લાગતો નહીં તમે? ને બીજા લોકો ભાઈ તો લાગતો જ છે ને જબરા થી. આખું હિન્દુસ્તાન ના જીભો પણ સખડે છે, તે આપણે ગુજરાત એકલું નહીં, બંગાળામાં આ જમરા નામનું જે બધું ગાલી દીધું છે બધે યમરાજ, અને એના થયા જમરા. યમરાજ ને બદલે બીજી ભાષામાં કહે તો જમરા લોકો કહે છે. અને પછી એનું એમ રૂપ દેખાડે છે તો મોટા મોટા એવું દેખાડે છે. એવું જોયેલું તમે કહો ત્યારે ફોટો ફોટા જોયેલા પાડા પર બેઠા? હા, હવે એ છોકરા ને કેવું પડતા એ તે નાની ઉંમર માં મારી મને તમારે કેટલી ઉંમર છે? 66 વર્ષની ઉંમર છે. 66 હવે મારે 75 વર્ષ થયા, એટલે હું કેદારે 13 વર્ષ નો હતો ત્યારે અમારા પાડોશ માં કાકા હતા, તબિયત બધી હતી તો ઘરના માણસે તે દ્વારા એવું હતું ને કે હવે એવું નતું, હું આજ રાતે બે હિસ્સ કરું કોઈ હિસ્સ કર્યું એટલે હું તો આગળ હારા દોધી કાકા ને દવા બવા આપી ને ખુશ જાય તૈયારી કરું છું. 11 વાગ્યા એટલે કૂતરું રડ્યું અને અવાજ સાંભળ્યો. એટલે મેં મને જ્ઞાન થયેલું. શું જ્ઞાન થયેલું? કે કૂતરું રડે તો આગળ પેલા આઈ રાજા ઉભારી હોય. આવું મેં જ્ઞાન સાંભળેલું. એટલે મને 13 ઉંમરે ભય તો લાગે ને. ત્યાં જબરા આવ્યા અને કાકા ને લેવા આવ્યા છે કે આટલે સુધી આવ્યા કાકા લઈ જશે. એટલે મને તો અપરાધ પેલો કરેલો કાકા ને લઈ જવાના વાત અહીંયા આવ્યા છે એટલે એટલે લઈ જવાના અપરાધ છે. તો મને ઊંઘ ના આવી છોકરું થયું. સવાર માં કોઈ બાપો ના લઈ ગયો એટલે ખોટી પોલ છે ને પકડો આ પોલ ને કોરી કાઢો તું. એટલે મૂર્તિ સ્વભાવ કડક આ બાજુ નો હું ક્ષત્રિય સ્વભાવ એ મૂર્તિ કડક. જે ખોટી વાત હોય તેની પાછળ પડવાની ટેવ પડેલી. શું એટલે પછી પાછળ પડ્યો ને તે જેવટે 25 વર્ષે મેં ખોરી કાઢ્યું. જબરા નામનું જીવડું જ નથી આ કોટનું જ ફેરાયું છે. શું છે કોઈ દેવે નથી દબરા નામ નો દેવે નથી કોઈ જીવડું નથી. અને રજગર પણ ભય ભય ચિત્ર આખું હિન્દુસ્તાન. એટલે પછી મેં ખુલ્લું પુસ્તકમાં લખ્યું કે દબરા નામ નું જીવડું નથી અને ગેરંટી આપું. ત્યારે લોકો એ તો કહ્યું તો કઈ કઈ નિયમ તો કઈ હશે તો કહ્યું ને નિયમ રાત છે. યમરાજ નહીં પણ નિયમ રાત છે. તમને ગમશે એ તો બહુ સારું. તમને ભય ના લાગે નિયમ રાત છે એટલે સંસ્કૃત માં યમ જે છે એ યમ નો અર્થ જ નિયમ થાય છે. કાબુ માં રહેવું કંટ્રોલ માં રહેવું. મારું એમ કેવાનું તું આટલું બહાર પડ્યું હોત તો આ ભડકાટ ના થઈ હશે. કેટલીક વસ્તુઓ જેમ જેમ કેટલીક વસ્તુઓ જેમ જેમ વિજ્ઞાન આગળ જાય છે તેમ સમજાય છે. હું પણ નાનો હતો ત્યારે મને પણ એક વાર્તા મેં સાંભળેલી. ચોથ કરીએ ત્યારે દર્શન કરીને જમવું. એટલા માટે જયારે ચોથ કરીએ ચોથ જે કરીએ ચોથ ત્યારે દર્શન કરીને શંકર ચતુર્થી ત્યારે દર્શન કરીને કરીએ. ઉપવાસ કરે ચોથને દિવસે શંકર ચતુર્થી દર પેલી ગણપતિ ચોથ જે કહે છે ગણપતિ ચોથ કે છે એ વ્રત એવું કરે કે ચંદ્ર દર્શન કરીને પછી જમે. ગણપતિ ચોથ બધું આપડા વૈજ્ઞાનિક ગોઠવેલી ચીજ છે. અમેરિકા તો ચંદ્રલોક માં જઈ ગયા ત્યાં કઈ જડ્યું નહીં. અમેરિકા નો ચંદ્રલોક માં ગયા ત્યાં તેમને કશું જડ્યું નહીં. 12 વાત કેવા જેવી નહીં. 12 લૌકિક વાત છે. અને લોક ને એ વાત ની જરૂર છે. કેવી છે જરૂર છે પણ જયારે વાસ્તવિક જાણવું હોય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કોઈ છે નહીં. શું છે તમને સમજાવું. જેમ યમરાજ નથી અને શું છે તમે સમજાય એ રીતે એ શું છે તમે સમજાવું. બીજું તમે શું કહો છો ચંદ્રલોક એમ કે ચંદ્ર જે છે કે આ મહાદેવજી અને આ ગણપતિ બધા રૂપક છે. શું કહે બધા રૂપક એટલા માટે આપ્યા છે કે આપણા લોકોને બહુ ફળદાયી થઈ પડ્યા હતા જયારે આપ્યા ત્યારે. અત્યારે એટલો નુકસાનકારક થઈ પડ્યો. શું થયું એટલે હું શું કઉ છું કે હવે આ પડેલા ઘરો ક્વોરિફાઈ કરી નાખો અને એને ડિમોલિશન કરી નાખો અને ન્યુ ફાઉન્ડેશન નાખી દો. બરોબર ને હું એવું કહેવા માંગુ છું. બધું પડી ગયું છે આને ક્યાં સુધી ટેકા દેશો હવે નુકસાનકારક થઈ પડી. જે વસ્તુ ફાયદાકારક હોય ને અંતે એટલી જ દુઃખ નુકસાનકારક હોય. બરોબર ને એટલે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે કે આ જગતમાં જે વસ્તુઓ છે વસ્તુઓ, વસ્તુ એટલે તત્વ, જે તત્વો છે. તત્વ કોને કહેવાય? અવિનાશી હોય, કેવા? સનાતન હોય, સનાતન, એને તત્વ કહેવાય. તો તત્વ એના ગુણધર્મ શું હોય? કે છે કે ગુનામાં ગુણધર્મ હોય છે, દરેક વસ્તુ ગુણધર્મ હોય છે, એવું તત્વમાં ગુણધર્મ શું? કે દરેક તત્વના ગુણ કાયમ ના હોય. કેવું? એના જે ગુણ છે એ કાયમ ના હોય, અને અવસ્થાઓ બદલાયા કરે. શું થાય? અવસ્થાઓ, અવસ્થાઓ અને પર્યાય કહેવામાં આવે. અવસ્થાઓ બદલાયા કરે, તો ભાઈ ગુણ કાયમ ના હોય. એટલે તત્વ, તત્વ કાયમ નું, તત્વ કાયમ નું, અને અવસ્થા બદલાયા કરે. શું? અવસ્થા બદલાય કરે. એટલે આપણે શું કહેવા માંગતા હતા? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે આ જે બ્રહ્મા, બ્રહ્મા શું છે? કે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. શું થાય છે? અવસ્થાઓ ઉત્પન્ન, એ ઉત્પન્ન થતી એ બ્રહ્મા સ્થિતિ છે. બરોબર ને? એને સર્જન કહેવાય છે. શું કહેવાય છે? અને ઉત્પન્ન થાય છે, વિલય થાય છે, ઉત્પન્ન થાય છે, વિલય થાય છે, વ્યય થાય છે. શું થયું? ઉત્પાદ, ઉત્પન્ન થવું, લય થવું, અને ધ્રુવતા છોડવી નહીં. ધ્રુવતા છોડવી નહીં. તાકે એ શું હતા? કે અવસ્થાના હિસાબે આ જે તત્વ છે એ છે ધ્રુવ, કે છે. શું છે? સનાતન. એટલે આ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, અને પોતા સ્વાભાવિક અને ધ્રુવ છે, કે છે. શું છે? આ ત્રણ જે ગુણો છે સનાતન વસ્તુના, સિક્સ ઇટરનલ, ધેર આર સિક્સ ઇટરનલ ઇન ધી વર્લ્ડ. સાતમો ઇટરનલ છે નહીં, અને તેના પછી આ વર્લ્ડ ઉભું થયેલું છે. હવે એ કઈ બધી વાત આવી છે આપણી? ઇટરનલ, ઉત્પન્ન થવું જે એના ગુણ છે, ત્યાં બ્રહ્માનું છે. આપણા લોકો સર્જન થવું, તો વિસર્જન થવું, લય વિનાશ થવો. ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, વિનાશ થયું ત્યાં આપણે મહેશ મૂક્યા, અને ભૂલતા રહેવી ત્યાં આપણા વિષ્ણુ મૂક્યા. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો ત્યારે એ મૂકી, અને પછી ક્યાં લાવ્યા પાછા આપણા લોકો? કે આ નૃત્ય પૂજા કરજો, કે આપણામાં ત્રણ ગુણો છે, કે છે. શું છે? પિત્ત વાયુ ને કફ. નહી, બહુ સાયન્ટિફિક આ બોડું ગયેલું નથી, આ બહુ મોટું કરેલું. પણ હવે બિલકુલ સાચું કહો છો. શું કહ્યું? બિલકુલ સાચું કહો છો. હા, અત્યારે રહ્યું ને, એનો તત્વ સમજાતું નથી. એટલે શું થાય? આ બીજીઓ ચઢાવે છે કે શું કરે લોકો? આપડા બીજીઓ ચઢાવે છે. બિલી ચઢાવે છે, પછી પાછો આવતો રહે. ના, પછી પાછો આવતો રહે. હા, આવું કરવા માટે કઈ ઈચ્છા લોકો? મહાદેવજી પર બિલી ચઢાવે, કૃષ્ણ ભગવાન આગળ તુલસી ચઢાવે, બ્રાહ્મણ લોકો ગણપતિ આગળ, ગણપતિ આગળ ધરો, ગણપતિ આગળ ધરો. ધરો આ કેટલી ઊંચા મૂર્તિ ચીજો છે ને, અને પીપરો પૂંજવાનો કહ્યું. શું કહ્યું? થોડી જગ્યા આ બધી ઊંચા ઊંચી ચીજો છે ને, સાયન્ટિફિક અસર વાળી છે. કેવી છે? સાયન્ટિફિક અસર વાળી, ઉત્તમ દવા. તે દેવોના પાસે એનો એ બધું આ. પણ આપડા લોકો ચોપડવાની પી ગયા ત્યાં કીધી પત્ર દવા તરીકે કશું સમજાય. શું કહ્યું? સાયકલ મૂક્યું છે બધા, સાયકલ કોક દાડો હોય કોક નીકળશે કે છે. આ ડફોળો હજારો ડફોળો થશે ને, હજારો વર્ષ પણ એકાદ નીકળી જશે. આ મૂક્યું છે ત્યારે શોધખો કરનારો કે મૂળ વસ્તુ પછી જડશે કે છે. આ મૂળ વસ્તુ શોધે છે આ લોકો. પીપળો દુધા રસાવાની સિસ્ટમ છે, મોટો ખોરાક છે. સમજાય ના થાય શું કરે ગણપતિ ને છે ને, કૃષ્ણ ભગવાન તુલસી દરેક દેવો પણ આ જુદું જુદું કેવી સર. અને પીપળો એના જેવી કોઈ ચીજ જ નથી આખા વૃક્ષમાં. મારી ઇલેક્ટ્રિસિટી જ કરી છે એના પાનમાં. શું છે ભગવાન શું કહ્યું? કૃષ્ણ ભગવાન વૃક્ષો મળ્યું. આ લોકો ડકોલો કઈ પછી આપડા લોકો ખ્વારી કાઢી કરું કે ભાઈ એની પાછળ ફેરવો પીપળા ફર્યો તેથી ધણી હાર પલતી ગયા. એ લાલચ નથી. આપણું વહીવટી તંત્ર બહુ ઊંચું છે. હાચી વાત બ્રાહ્મણો લીધી અને ખોટી વાત ક્ષત્રિયો ને ગાલી. શું કર્યું? ધાતરું ખરું સાયન બ્રાહ્મણો રાખ્યું. માતા નહી પણ એવું જાણો સર, વ્યવહાર છે એવું જાણો છો? ખરો કયો છે વ્યવહાર? સાડી સીટ પછી બીજા ઉપવાસ થાય એમનો ખરો વ્યવહાર કહેવાય. હા, અમારો ભાઈ કોટો આવ્યો એટલે હું સમજી ગયો નોનો હતો તો હતી કે શું અર્થ મિનિંગ લેસ. આ લોકો શું થયું કે એમને પોતાની પાસે રાખ્યું, આપણને બધું બાફી માર્યું છે. કે મેં બ્રાહ્મણ કહ્યું આમ કેમ કર્યું છે? કે એ ખબર નથી એમને પાછું આ સાડી ઘેરી પૂજા કરવા જવાનું પાછું. મૂળ તો ખરી કરું ના કર્યું. રૂટ કોઝ વગર કશું વસ્તુ હોય ને. એટલે અમે નોનપણ માંથી વૈજ્ઞાનિક સ્વભાવના હોય છે. મૂળ શોધીએ નો રૂટ કોઝ દરેક ના જડે. એટલે આવું વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ, ગોડ હેઝ નોટ પઝલ ઇઝ સેલ્ફ. ભગવાન દુનિયા ભગવાને બનાવી. ફોરેન સાયન્ટિસ્ટો કે છે, તારે લોજિક વાળા શું કે છે? તો ભગવાનને કોણે બનાવ્યો? પ્રશ્ન આવે, એ પ્રશ્ન આવે. જો દુનિયા ભગવાને દુનિયા બનાવી છે, પ્રશ્ન આવે ભગવાન. આપડે કઈ ભગવાન બનાવી તો લોજિક વાળા આપડે તેલ કાઢી નાખ્યું. ભગવાન કોણે બનાવ્યા? પ્રશ્ન આવે તો સારું, એટલે આપડે તો આગળ સંદેહ પડી જાય. પછી આ ફોરેન વાળા કહે છે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે અને અબધ માણસ માનીએ છીએ. ક્રાઇસ્ટ શું ખોટા હતા? નટના ખોટા ના હતા, ક્રાઇસ્ટ સાચા હતા. તો ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધ સ્વર્ગ. હું ક્યાં ના પાડું છું? તો હું ના નથી પાડતો, પણ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ રાઇટ ફેક્ટ. શું કહ્યું? હું આખું અમારું વ્યૂ પોઈન્ટ ના એક્સેપ્ટ કરીએ? અમારે ફેક્ટ નોયા? ફેક્ટ નોય. અને તો ફેક્ટ હોય તું મને કે કઈ તરીકે આ સેલ બનાવી ક્રિએટ કરી? તારીખ તો મારા કઈ સુધી લખેલી નથી. તમે ક્રિએટ થઈ એ વાત તો હતી, એને બિગિનિંગ થયું છે ને. આ બિગિનિંગ થઈ તો બીજું એન્ડ આવશે. એ કોઈ રીતે ભગવાને બનાવ્યું પુરવાર થાય ને એ વસ્તુ છે. એ તમારે કેવું પડે છે, ધ વર્લ્ડ ઇઝ પઝલ, ઇઝ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. જેમ જેમ કે કર્યા તો વાત થયું તો આમ આટલા જડે નહીં આમ ઉપર આ ભગવાન બધા સંતો એમ કે ભગવાન છે, ભગવાન ભગવાને બનાવે છે, એ ભગવાને બનાવે તો મોક્ષ કેવી રીતે થાય? એ તો ઉપરી કાયમ ન રહ્યો, અને ઉપરી હોય તો મોક્ષ ના હોય. મને નાનપણમાં એક કેતર નતો, ત્યારે એક શાંત પુરુષ નો સેવા કરવા જતો ભગવાન ઉગડા વાળા પાકે જરા અંત હતા. એનો પગ દબાવતો હતા, મને કહે છે ભગવાન તને મોક્ષે લઈ જશે કે બાપજી આ ફરી ના બોલશો કઈ, ભગવાન મને લઈ જાય તો એનો ઉપકાર હું ક્યારે વાળું, એના મોક્ષ માં એ મને લઈ જાય તો એનો ઉપકાર મારે માથે ચડ્યો એટલે બોલ્યો રહ્યો ભાઈ. અને ત્યારે પણ મોક્ષ માં શું કરે એ કઈ કે ત્યારે મોક્ષ માં પછી એના ઓછા લાગ્યા હતા કે શું છે મારે તારો બોસ થઈ જાય, મારી ભાઈ હારી તારો બોસ હારી છે, આ મારી ઘરની મુક્તિ હારી તારા મુક્તિ કરતા મુક્તિ ઉપરી ના હોવો જોઈએ. શું કહ્યું? જ્યાં કોઈ ઉપરી ના હોય જેને અંડર હેન્ડ નો શોખ નથી એને મુક્તિ મળે. કોને મળે? અંડર હેન્ડ નો શોખ નથી. કયો શોખ નથી તેને? આપડી ભૂલતી ઉપરી પણ નથી આપી. શું નામ આપનું? રમણલાલ. ભૂલતી એનું ઉપરી પણ નથી. એ ભૂલે છે એમ આપડે પોલીસ વાળા જોડે મિસ્ટેક કરી આવ્યા હોય, પછી પોલીસ વાળા આવે તો આ બધા ભડકે. તમે એકલા જ ભડકો? એકલા જ ભડકે. ભૂલ કરી, ગુનો કર્યો, ભૂલ કરીએ, એ ભૂલ કરીએ ભડકે. ભૂલ ના લીધે તમે તમારે આ બંધન છે. શું છે? પોલીસ વાળું બંધન થાય છે. ભૂલ ના કરી ભૂલ લઈને બંધન છે તમારી ભૂલો. આ ભૂલો બે પ્રકારની, એક મિસ્ટેક રૂપે છે અને બીજી બ્લન્ડર રૂપે છે. શું છે? મિસ્ટેક રૂપે બ્લન્ડર. બ્લન્ડર આ બ્લન્ડર માણસ થી તોડી શકે નહીં. શું કરો? મિસ્ટેક કરી શકે. શું કરે? મિસ્ટેક સુધારી શકે પણ બ્લન્ડર તોડી શકે નહીં. એટલે અમારે બ્લન્ડર કાઢી લેવો પડે. શું કરવું પડે? એના પાપ ને નાશ કરવો પડે. મારે શું પડે? જ્ઞાની પુરુષ કામ તો ખોટો હોય, પાપ નો નાશ કરી નાખે ત્યારે બ્લન્ડર તૂટે, ત્યાર પછી તૂટે આગળ દેખાય. બધું જાગૃતિ વધે, નિરંતર જાગૃતિ રહેવી હોય ત્યારે જ કામ થયા. આ જાગૃતિ કેવી? અડધો કલાક રહેતી છે. નિરંતર જાગૃતિ તો તો જ નિરંતર સમાધિ રહે. દાળો બળતો છે, બની નાખે. શું કહે? બરોબર ને? એટલે વાત તો સમજવી પડશે ને. એક દિવસ એવો ક્રિશ્ચિયન ની અંદર ક્રિશ્ચિયન માં એવો દિવસ એક દિવસ હોય છે કે જે દિવસે પોતે જે કઈ દોષો કર્યા હોય તે ત્યાં જઈને કબૂલ કરી આવે અને પેલા કે તમારા દોષો માફ થઈ ગયા એટલે માફ થઈ જાય. કન્ફેશન કરે એટલે કન્ફેશન. હા, ખ્રિસ્તી મને કહ્યું છે એકદમ. કન્ફેશન કેવી રીતે કરે છે તે કહ્યું છે કે અંધારું થયા પછી એ કન્ફેશ કરનારો માણસ આવે. અંધારું થયા પછી આવે એટલે પાદરી એ મોડું ના જોયું છે જે કન્ફેશ કરનારો ને ત્યાં આવીને અંધારાની અંદર પોતે કે મેં આજે એક માણસ ને એનો હાથ કાપી નાખ્યો, બહુ ગુનો કર્યો છે, તેની માફી માંગુ છું, બીજો એક જને મેં ફેરતી કરી છે, આ બે ચાર ગુના કે અંધારા ઉપર આવે તો અંધારામાં જાય.